سورة انعام سورة نمبر 6. بسم الله الرحمن الرحيم. شروع کرو چھو موٹا مہربان نے بہج دیالو اللہ نا نام تھی. الحمد لله الذي خلق السماوات والأرض وجعل الظلمات والنور ثم الذين كفروا بربهم يعدلون. بدی تعریف نے گنگان تے اللہ ماتے چھے جنے آسمانوں تتھا زمین پیدا کریا چھے تیمج اندھکار انے روشنی پیدا کریا چھے چھتا جیو ایمان نتھی لاویا تیو بیجاو نے پوتانا پالنہارنا بروبریا گناوے چھے. والذی خلقکم من طین ثم قضا اجلا واجل مسمى عنده ثم انتم تمترون. તે એ જ છે જેણે તમને માટીમાંથી પેદા કર્યા, પછી તેને તમારી જિંદગીનો એક સમય નક્કી કર્યો અને એ નક્કી કરેલો સમય તેની જાણમાં છે, છતાં તમે શંકા રાખો છો. અને એ જ અલ્લાહ આસમાનોમાં છે અને જમીનમાં પણ, તમારી છુપી વાતોને જાણે છે અને તમારી જાહેરને પણ, અને તમે જે કાંઈ કમાણી કરો છો તે પણ તે જાણે છે. وَمَا تَأْتِيهِمْ مِنْ آيَةٍ مِنْ آيَاتِ رَبِّهِمْ إِلَّا كَانُوا عَنْهَا مُعْرِضِينَ. અને અલ્લાહની નિશાનીઓમાંથી કોઈ પણ નિશાની નાસ્તિકો પર એવી નથી આવી કે જેનાથી તેઓએ મોઢું ફેરવ્યું ન હોય. فَقَدْ كَذَّبُوا بِالْحَقِّ لَمَّا جَاءَهُمْ فَسَوْفَ يَأْتِيهِمْ أَنبَاءُ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ. જ્યારે પણ સાચું હક તેમની પાસે આવ્યું ત્યારે તેને તેમણે જરૂર જૂઠલાવ્યું, માટે જે સત્યની જે સાચાની તેઓ હાંસીને મશ્કરી ઉડાડ્યા કરતા હતા તે આગળ જતા તેમની સામે જાહેર થઈ જશે. અલમ યરૌ કમ અહલકના મિન કબલિહિમ મિન કરનિમ મક્કન્નાહુમ ફિલ અર્દ મા લમ નુમક્કિલ લકુમ વઅરસલના સમાઅ અલયહિમ મિદરારન વજઅલના અલઅનહાર તજરી મિન તહતિહિમ فأهلكناهم بذنوبهم وأنشأنا من بعدهم قرنا آخرين. શું તેમણે આ નથી જોયું કે અમોએ તેમની આગળના જમાનાવાળાઓમાંથી કેટલી પેઢીઓનો નાશ ને નાબૂદ કરી નાખી કે જેમને જમીનમાં એવી તાકાત આપી હતી કે તેવી તમને આપી નથી, અને અમે તેમના પર આસમાનમાંથી વખતો વખત જોઈતી ખૂબ જ ભરપૂર વરસાદ વરસાવતા હતા અને તેમની નીચે નદીઓ વહેતી કરી દીધી હતી. પછી તેમના પાપ કર્મોના કારણે, ગુનાહોના કારણે અમોએ તેમનો નાશ કરી નાખ્યો અને તેમની પછી નવેસરથી બીજી પેઢીઓ પેદા કરી દીધી. ولو نزلنا عليك كتابا في قرطاس فلمسوه بأيديهم لقال الذين كفروا إن هذا إلا سحر مبين. અને એ રસૂલ, જો અમોએ તારા પર કાગળ ઉપર લખીને પણ કિતાબ ઉતારી હોત કે જેને તેઓ પોતાના હાથે અડી શકતે, તો પણ જેઓ નાસ્તિકો છે, ઇનકાર કરનારા છે, તેઓ એમ જ કહેતે કે આ તો ખુલ્લા જાદુ સિવાય બીજું કઈ નથી. وقالوا لولا انزل عليه ملك ولو انزلنا ملكا لقضي الامر ثم لا ينظرون. અને તેઓ કહે છે કે આ નબી પર કોઈ ફરિશ્તો શા માટે ઉતારવામાં નથી આવ્યો, અને જો અમે કોઈ ફરિશ્તો ઉતારતે તો ચોક્કસ જ બધો મામલો આ ટોપી લેવાતે, ખતમ કરી દેવાતે, પછી તેમને સહેજ પણ મોહલત કે મોકો આપવામાં આવતે નહીં. ولو جعلناه ملكا لجعلناه رجلا وللبسنا عليهم ما يلبسون. અને અગર અમે કોઈ ફરિશ્તાને એક રસૂલ બનાવી મોકલતે તો તેને પણ માણસના રૂપમાં બનાવતે, અને અમે તેને પણ એવા જ કપડાં પહેરાવતે કે જેવો તે લોકો પહેરે છે. وَلَقَدْ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّن قَبْلِكَ فَحَاقَ بِالَّذِينَ سَخِرُوا مِنْهُم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ. અને એ રસૂલ, ખરેખર તારી આગળના રસૂલોની પણ મશ્કરી ઉડાડવામાં આવી હતી, પછી તેઓમાંથીના જેઓ જે વસ્તુની મજાક કરતા હતા તે જ વસ્તુએ તે મશ્કરી કરનારાઓને આવીને ઘેરી લીધા. قُلْ سِيرُوا فِي الْأَرْضِ ثُمَّ انظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ. તું કહે કે તમે જમીનમાં હરોફરો અને પછી ધ્યાનપૂર્વક જુઓ કે જુઠલાવનારાઓનો કેવો અંત આવ્યો. قُلْ لِمَنْ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ قُلْ لِلَّهِ كَتَبَ عَلَى نَفْسِهِ الرَّحْمَةِ لَيَجْمَعَنَّكُمْ إِلَى يَوْمِ الْقِيَامَةِ لَا رَيْبَ فِيهِ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ فَهُمْ لَا يُؤْمِنُونَ. તું કહે કે જે કાંઈ આસમાનો તથા જમીનમાં છે તે કોનું છે? કહે કે તે અલ્લાહનું જ છે, તેણે પોતાની જાત ઉપર ખુદ ઉપર દયા વાજિબ કરી દીધી છે. તે કયામતના દિવસે કે જેના આવવામાં કોઈ શંકા નથી, તમે બધાને જરૂર એક જગ્યાએ ભેગા કરશે. જે લોકોએ પોતાના નફસોને આત્માઓને નુકસાન પહોંચાડ્યું છે તેઓ કદી પણ ઈમાન લાવશે નહીં. અને રાત્રિ તથા દિવસમાં જે વસ્તુઓ વસે છે તે તેની જ છે, અને તે મોટો સાંભળનાર ને જાણનાર છે. قُلْ أَغَيْرَ اللَّهِ أَتَّخِذُ وَلِيًّا فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَهُوَ يُطْعِمُ وَلَا يُطْعَمُ قُلْ إِنِّي أُمِرْتُ أَنْ أَكُونَ أَوَّلَ مَنْ أَسْلَمَ وَلَا تَكُونَنَّ مِنَ الْمُشْرِكِينَ. اي رسول કહે કે શું હું અલ્લાહ કે જે આસમાનો તથા જમીનનો પેદા કરનાર છે તેના સિવાય બીજા કોઈને હિમાયતી કે મદદગાર બનાવી લઉં, જ્યારે કે તે બધાઓને ખવડાવે છે અને તેને કોઈ ખવડાવતું નથી. તું કહે કે મને એવો હુકમ આપવામાં આવ્યો છે કે ઇસ્લામ લાવનારાઓમાંથીનો પહેલો હું જ બનું, અને એવો હુકમ પણ આપવામાં આવ્યો છે કે તું કદી પણ મૂર્તિ પૂજકો મૂર્તિની ઇબાદત કરનારાઓમાંથીનો થજે નહીં. قُلْ إِنِّي أَخَافُ إِنْ عَصَيْتُ رَبِّي عَذَابَ يَوْمٍ عَظِيمٍ مَنْ يُصْرَفْ عَنْهُ يَوْمَئِذٍ فَقَدْ رَحِمَهُ وَذَلِكَ الْفَوْزُ الْمُبِينُ وَإِنْ يَمْسَسْكَ اللَّهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ وَإِنْ يَمْسَسْكَ بِخَيْرٍ فَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ وَهُوَ الْقَاهِرُ فَوْقَ عِبَادِهِ وَهُوَ الْحَكِيمُ الْخَبِيرُ. તું કહે કે અગર હું મારા પાલનહારની નાફરમાની કરું, તેનું કહ્યું ન કરું, તો બેશક હું તે મહાન દિવસના અઝાબથી સજાથી બીવ છું. તે દિવસે જેના ઉપરથી તે સજા ટળી ગઈ તો જાણી લો કે તેના ઉપર સાચે જ તેણે દયા કરી, અને એ જ ખુલ્લી કામયાબીને જીત છે. એ માણસ, જો અલ્લાહ તને કાંઈ દુઃખ પહોંચાડવા ચાહે તો તેના સિવાય તેનો ટાળનાર કોઈ નથી, અને જો તે તને કાંઈ સુખ પહોંચાડે તો અલબત્ત તે દરેક વસ્તુ ઉપર પૂરેપૂરો કાબુ રાખનાર છે, અને તે પોતાના બધા બંદાઓ ઉપર પૂરેપૂરી સત્તા અને હુકુમત ધરાવે છે, અને તે મહાન હિકમતવાળો અને માહિતગાર છે. قُلْ أَيُّ شيء أكبر شهادة قل الله شهيد بيني وبينكم وأوحي إلي هذا القرآن لأنذركم به ومن بلغ أئنكم لتشهدون أن مع الله آلهة أخرى قل لا أشهد قل إنما هو إله واحد وإنني بريء مما تشركون أي رسول تو اے لوگوں نے کہے کہ ساکشی نی نظرے گواہ نی بابتے سوتھی چڑیاتی વિશ્વાસ ને લાયક વસ્તુ કઈ છે? તું જ કહી દે કે અલ્લાહ મારી અને તમારી વચ્ચે સાક્ષી છે અને આ કુરાન મારા ઉપર વહી થકી એ માટે મોકલવામાં આવ્યું છે કે તે થકી હું તમને બીવડાવું અને જેની જેની પાસે આ કુરાન ને મજીદ પહોંચે તેને પણ. શું તમે ખરેખર સાક્ષી આપો છો કે અલ્લાહની સાથે સાથે બીજા પણ માબૂદો છે? તું કહે કે હું તો એવી સાક્ષી આપતો નથી. તું કહે કે તે એક જ માબૂદ છે, ઇબાદતને લાયક છે, અને જે જે વસ્તુઓને તમે તેની શરીક ગણાવો છો, તેના ભાગીદાર ગણાવો છો, તેનાથી હું બેશક દૂર છું. آتيناهم الكتاب يعرفونه كما يعرفون أبناءهم الذين خسروا أنفسهم فهم لا يؤمنون જે લોકોને અમોએ કિતાબ આપી છે તેઓ મોહમ્મદ સલ્લલ્લાહોને એવી રીતે ઓળખે છે કે જેવી રીતે તેઓ પોતાના દીકરાઓને ઓળખે છે. પણ જે લોકોએ પોતાની જાતને નુકસાન પહોંચાડ્યું છે તેઓ હરગીઝ ઈમાન લાવશે નહીં. ومن أظلم ممن افترى على الله كذبا أو كذب بآياته إنه لا يفلح الظالمون ويوم نحشرهم جميعا ثم نقول للذين أشركوا أين شركاؤكم الذين كنتم تزعمون અને તેના કરતા વધારે ઝુલમગાર કોણ હશે કે જે અલ્લાહ ઉપર જૂઠા આળ જોડી કાઢે, ખોટા આરોપ મૂકે અથવા તેની નિશાનીઓને જૂઠલાવે. બેશક ઝુલમગારો કામયાબી કે જીત મેળવશે નહીં. અને જે દિવસે અમે તે બધા લોકોને ભેગા કરશું, પછી અલ્લાહના શરીક બનાવનારાઓને, ભાગીદાર બનાવનારાઓને કહેશું કે તમારા તે સાથીઓ ક્યાં છે કે જેમને તમે અલ્લાહના શરીકને ભાગીદાર સમજી બેઠા હતા? انظر كيف كذبوا على انفسهم وضل عنهم ما كانوا يفترون પછી તેમનું કાંઈ પણ બહાનું હશે નહીં સિવાય કે તેઓ કહેશે કે અમને અલ્લાહ યાને અમારા પાલનહારની કસમ છે કે અમે મુશરિક યાની કે શરીક ગણાવનાર ન હતા. એ રસૂલ, વિચાર તો કર, આ લોકો પોતાની જ વિરુદ્ધ કેવું જૂઠું બોલવા લાગ્યા છે. અને જે કાંઈ તેઓ હાથે બનાવી કાઢતા હતા, યાની કે જે કાંઈ જૂઠાણું તેઓ બનાવી કાઢતા હતા, તે તેમની પાસેથી જતું રહ્યું છે. ومنهم من يستمع إليك وجعلنا على قلوبهم أكنة أن يفقهوه وفي آذانهم وقرا وإن يروا كل آية لا يؤمنوا بها حتى إذا جاءوك يجادلونك يقول الذين كفروا إن هذا إلا أساطير الأولين અને તેઓમાંથી કેટલાક એવા પણ છે જેઓ તને કાન દઈ સાંભળે છે, અને અમોએ તેમના દિલો પર પડદો નાખી દીધો છે કે તેઓ તે સમજી જ ન શકે, અને તેમના કાનોમાં વજન ભરી દીધું છે. અને જો તેઓ દરેક મોજીઝો જોઈ લેશે તો પણ તેના પર ઈમાન લાવશે નહીં, ત્યાં સુધી કે જ્યારે તેઓ તારી પાસે આવે છે ત્યારે તેઓ તારી પાસે તારી સાથે ફક્ત તકરાર કરે છે. જેઓ નાસ્તિકો છે, ન માનનારા છે, તેઓ એ જ કહે છે કે આ કાંઈ નથી પણ આગલા જમાનાની કહાણીઓ છે. وَهُمْ يَنْهَوْنَ عَنْهُ وَيَنْأَوْنَ عَنْهُ وَإِنْ يُهْلِكُونَ إِلَّا أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ وَلَوْ تَرَى إِذْ وُقِفُوا عَلَى النَّارِ فَقَالُوا يَا لَيْتَنَا نُرَدُّ وَلَا نُكَذِّبَ بِآيَاتِ رَبِّنَا وَنَكُونَ مِنَ الْمُؤْمِنِينَ. લોકોને કુરાને મજીદની મુજબ કરવાની અટકાયત કરે છે અને પંડે ખુદ પોતે પણ તેનાથી દૂર ને અળગા રહે છે. જો કે ખરી રીતે તો તેઓ પોતાના જ નફસોને, પોતાની જાતને જ હલાકતમાં નાખે છે, પણ તેમને તેનું ભાન નથી. અને અગર તું જોતે કે જ્યારે તેમને જહન્નમની આગ ઉપર લાવી ઊભા કરવામાં આવશે, પછી તેઓ તે આગને જોઈને કહેવા લાગશે કે અમને દુનિયામાં પાછા મોકલવામાં આવે તો કેવું સારું. એમ થાય તો અમે અમારા પાલનહારની નિશાનીઓને કદી પણ ન જૂઠલાવીએ અને ઈમાન લાવનારાઓમાંથી ના થઈ જઈએ. بل بدا لهم ما كانوا يخفون من قبل ولو ردوا لعادوا لما نهوا عنه وإنهم لكاذبون وقالوا إن هي إلا حياتنا الدنيا وما نحن بمبعوثين. નહીં નહીં, બલકે તેઓ પહેલા જે કાંઈ સંતાડતા હતા તે તેમની સામે ખુલ્લું થઈ જશે અને કદાચને તેમને પાછા મોકલવામાં આવે તો પણ જે વસ્તુની તેમને મનાઈ કરવામાં આવી હતી તે તેઓ ચોક્કસ જ ફરી પણ કરશે. અને બેશક તેઓ જૂઠા છે. અને તેઓ કહે છે કે જે કાંઈ છે તે આ દુનિયાની જિંદગી છે અને અમે પાછા ઉઠાડવામાં આવશું નહીં. ولو ترى إذ وقفوا على ربهم قال أليس هذا بالحق قالوا بلى وربنا قال فذوقوا العذاب بما كنتم تكفرون. અને કદાચ ને તું તેમને તે સમયે જોતે કે જ્યારે તેમને તેમના પાલનહાર સમક્ષ ઊભા કરવામાં આવશે અને તે અલ્લાહ પૂછશે કે શું આ કયામત સાચે સાચી નથી, ત્યારે તેઓ કહેશે કે હા, અમારા પાલનહારની કસમ સાચી છે. અલ્લાહ કહેશે કે તમે તેનો ઇનકાર કર્યા કરતા હતા, જેથી સજાની મજા ચાખો. قد خسر الذين كذبوا بلقاء الله حتى إذا جاءتهم الساعة بغتة قالوا يا حسرتنا على ما فرطنا فيها وهم يحملون أوزارهم على ظهورهم ألا ساء ما يزرون. ساجد تيو نقصان ما چه કે જેઓ અલ્લાહની હુજૂરમાં ઊભા થવાને જૂઠલાવે છે, અહીં સુધી કે જ્યારે તે કયામતની ઘડી તેમના પર અચાનક આવી લાગશે ત્યારે તેઓ કહેશે કે હાય અફસોસ, અમારી કોતાહી, અમારી આળસ ઉપર કે જે તે કયામતની બાબતે અમોએ કરી. અને તે વખતે તેમણે પોતાની કરણીનો, પોતાના આમાલનો ભાર પોતાની પીઠ ઉપર ઊંચકેલો હશે. ખબરદાર થઈ જાઓ, કેવો બુરો હશે તે ભાર કે જે તેઓએ ઊંચકેલો હશે. وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا لَعِبٌ وَلَهْوٌ وَلَلدَّارُ الْآخِرَةُ خَيْرٌ لِّلَّذِينَ يَتَّقُونَ أَفَلَا تَعْقِلُونَ قَدْ نَعْلَمُ إِنَّهُ لَيَحْزُنُكَ الَّذِي يَقُولُونَ فَإِنَّهُمْ لَا يُكَذِّبُونَكَ فإنهم لا يكذبونك ولكن الظالمين بآيات الله يجحدون. અને આ દુનિયાની જિંદગી રમતગમત સિવાય બીજું કાંઈ નથી. અને જે લોકો પરહેજગાર છે, મુત્તકી છે, તેમના માટે ચોક્કસ જ આખેરતનું ઘર વધારે સારું છે. શું તમે એટલું નથી સમજતા? તેઓ જે કાંઈ કહે છે તેનાથી તને દુઃખ થાય છે તે અમે જરૂર જાણીએ છીએ, પણ હકીકતમાં તેઓ તને જૂઠલાવતા નથી, પણ એ ઝુલમગારો અલ્લાહની નિશાનીઓનો ઇનકાર કરે છે. وَلَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِّن قَبْلِكَ فَصَبَرُوا عَلَى مَا كُذِّبُوا وَأُوذُوا حَتَّى أَتَاهُمْ نَصْرُنَا وَلَا مُبَدِّلَ لِكَلِمَاتِ اللَّهِ وَلَقَدْ جَاءَكَ مِن نَبَئِ الْمُرْسَلِينَ. અને ચોક્કસ જ તારી પહેલાય ઘણાય નબીઓ જુઠલાવવામાં આવ્યા હતા, પણ તેમણે પોતાને જુઠલાવા ઉપર સબ્ર કરી અને તેમને ઈજા તકલીફ આપતી રહી, અહીં સુધી કે અમારી મદદ તેમને આવી પહોંચી. અને અલ્લાહના બોલોને કોઈ બદલનાર નથી. અને ચોક્કસ જ તારી પાસે કેટલાક પૈગંબરોનો અહેવાલ આવી ચૂક્યો છે. إعراضهم فإن استطعت أن تبتغي نفقا في الأرض أو سلما في السماء فتأتيهم بآية ولو شاء الله لجمعهم على الهدى فلا تكونن من الجاهلين. અને અગર તે નાસ્તિકોનું મોઢું ફેરવવું તને ભારે પડતું હોય તો તું જમીનમાં કોઈ એવું કાણું નીચે જવા માટે અથવા આસમાન પર ચડવા માટે કોઈ નિસરણી ગોતી શકતો હોય કે જેથી તેમને કોઈ નિશાની લાવી આપી શકે, તો તેમ કર. અલ્લાહ ચાહતે તો ચોક્કસ જ તે બધાને હિદાયત ઉપર, સાચા રસ્તા ઉપર ચાલવાને ભેગા કરી લીધા હોત. માટે તું જાહિલોમાંથી ન થા.